श्रीमद देवी भागवत स्कंद नवमो अध्याय 25 तुलसी पूजन ध्यान नामाष्टक तथा तुलसी स्तवन नु वर्णन। नारद जी पूछू, प्रभो जे वक्त भगवान नारायण तुलसी ने पोतानी प्रिया बनावी तेनी पूजा करी त्यारे क्या विधि थी तेमनु पूजन करियु तथा कई रीते तेमनी स्तुति करी हती। आ प्रसंग संभळावानी कृपा करो। भगवान सर्वप्रथम देवी नी पूजा कोणे करी अने एमनु स्तवन कोणे करियु अथवा कई रीते देवी बधा माटे पूजनीय बन्या ते हूँ आपनी पासे थी सांभळवा इच्छू छु। सुत जी कहे छे, मुनिवरो नारदनी वात सांभळीने भगवान नारायणने अत्यंत प्रसन्नता थई। तेमणे पाप नाशक अने परम पुण्यदायी कथा कहेवानो आरंभ कर्यो। भगवान नारायण बोलिया, मुने भगवान श्री हरि तुलसीनो सम्मान करीने तुलसी तथा लक्ष्मी साथे आनंद करवा लाग्या। तेमणे तुलसीने गौरव आपीने लक्ष्मीजी जेवा ज सौभाग्यशाळी बनावी दीधा। लक्ष्मी अने गंगा तुलसीना पुनर्मिलन तथा सौभाग्य गौरव ने सहन करी रहिया। परंतु सरस्वती जी व्याकुळ थया, तेमने भगवाननो आ निर्णय गम्यो नहीं अने तेथी सरस्वती द्वारा अपमानित थईने तुलसी अंतर्धान थई गया। तुलसी देवी ने बधी ज योग्य सिद्धिओ सुलभ हती। ज्ञानीओ माटे सिद्ध स्वरूपा ते देवीए श्रीहरिनी दृष्टिमाथी पोताने छुपावी लीधा। भगवाने तुलसीने न जोता सरस्वतीने समझावी अने तेमनी आज्ञा लई तेओ तुलसीवन जवा निकळ्या। तेमणे लक्ष्मी बीज एटले श्रीम श्रीम माया बीज हिम काम बीज क्लिम अने वाणी बीज ऐम आ बीज मंत्रोनो पहला उच्चारण करीने वृंदावनी आ शब्दना अंतमा डे विभक्ति लगाड़ीने अंतमा विहम जाया एटले के स्वाहानो प्रयोग करीने अर्थात श्रीम ह्रीम क्लीम ऐम वृंदावये स्वाहा आ दशाक्षर मंत्रनो उच्चारण कर्यु। नारद आ मंत्रराज कल्पतरु छे, जे आ मंत्रनो उच्चारण करीने विधिपूर्वक तुलसीनी पूजा करे छे तेने अवश्य बधी ज सिद्धिओ प्राप्त थाय छे। घीनो दीवो धूप सिंदूर चंदन निवेद्य अने पुष्प वगैरे उपचारोथी तथा स्तोत्र द्वारा भगवानने पूजा कर्या पछी तुलसी प्रसन्न थया। ते वृक्षमांथी प्रगट थया अने भगवानना श्रीचरणोनी शरणमां चाल्या गया। त्यारे भगवाने तेमने वरदान आप्युं, देवी तमे सर्व पूज्या बनो, तमने सुंदर रूपवाला देवी ने हूँ मारा मस्तक पर तथा वृक्षस्थल पर धारण करीश। एटलू ज नहीं, बधा ज देवताओ तमने पोताना मस्तक पर धारण करशे। आम कहीने भगवान श्री हरि पोताना स्थान पर पधारी गया। भगवान नारायण कहे छे, मुने तुलसीना अंतर्ध्यान थया पछी भगवान श्री हरि विराहाकुल थईने वृंदावन गया ने त्यां जईने आ प्रमाणे तुलसीनी स्तुति करी। श्री भगवान बोलिया, ज्यारे वृंदा रूप अने वृक्ष एकत्र थाय छे त्यारे तेने विद्वानो वृंदा कहे छे। आवी वृंदा नामथी प्रसिद्ध पोतानी प्रिया तुलसीनू हूँ उपासना करूँ छूं। जे देवी प्राचीन कालमां वृंदावनमां प्रगट थई हती તેથી તેને વૃંદાવની કહે છે। તે સૌભાગ્યવતી દેવીની હું ઉપાસના કરું છું, જે અસંખ્ય વૃક્ષોમાં નિરંતર પૂજાય છે, તેથી જેનું નામ વિશ્વ પૂજિતા છે તે દેવીની હું ઉપાસના કરું છું। દેવી તમે અનંત વિશ્વને પવિત્ર કર્યું છે એવી તમે વિશ્વ પાવની દેવીને હું વિરાહાતુર થઈને ઉપાસના કરું છું, જેના વિના અસંખ્ય પુષ્પો અર્પણ કરવા છતાં દેવો પ્રસન્ન થતા નથી એવી પુષ્પ સારા પુષ્પોની સારભૂતા શુદ્ધ સ્વરૂપિણી તુલસી દેવીને તુલસી દેવીના શોકથી ગભરાઈને હું દર્શન કરવા ઈચ્છું છું। સંસારમાં જેની પ્રાપ્તિ ભક્ત પરમાનંદને પામે છે તેથી નંદિની નામથી જે ઓળખાય છે તે ભગવતી તુલસી હવે મારા પર પ્રસન્ન થાઓ। પૂરા વિશ્વમાં જે દેવીની તુલના થઈ શકતી નથી તેથી તુલસી કહેવાય છે. તે મારી પ્રિયાની હું શરણ લઉં છું. તે સાધ્વી તુલસી ભગવાન શ્રી કૃષ્ણની જીવન સ્વરૂપા નિરંતર પ્રેમ આપનારી હોવાથી કૃષ્ણ જીવની નામથી પ્રસિદ્ધ છે. તે દેવી તુલસી મારા જીવનની રક્ષા કરો. નારાયણ વાચ. અંત હૃતયામ તસ્યામ ચ હરિવૃંદાવને તદા સત્યાશ્વકે અશ્વક્રે સ્તુતિમ ગત્વા તુલસીમ વિરાહાતુરઃ. શ્રી ભગવાન વાચ. વૃંદારૂપાસુ વૃક્ષાશ્વ યદે કત્ર ભવંતી ચ વિદુર્બુદ્ધા બુદ્ધ અસ્તેન વૃંદામ મર્ત પ્રિયામ તામ ભજામ્યહં. પૂરા બભૂવ યા દેવી ત્વાદૌ વૃંદાવને વને તેન વૃંદાવની ખ્યાતા સૌભાગ્યતા સૌભાગ્યાં તામ ભજામ્યહં. અસંખ્યેષુ ચ વિશ્વેષુ પૂજિતા યા નિરંતરં તેન વિશ્વપૂજિતાખ્યા પૂજિતાં ચ ભજામ્યહં. અસંખ્યાની ચ વિશ્વાની પવિત્રાણિ ત્વયા સદા તામ વિશ્વપાવનીં દેવીં વિરહેણ સ્મરામ્યહં. દેવાન તુષ્ટાઃ પુષ્પાણાં સમૂહેન થયા યયા વિના તામ પુષ્પસારાં શુદ્ધાં ચ દ્રષ્ટુમ ઇચ્છામી શોક્તઃ. વિશ્વે યત પ્રાપ્તિ માત્રેણ ભક્તાનંદો ભવેદ ધ્રુવમ નંદિની તેન વ્યાખ્યાતા સાપ્રિતા ભવદા ભવતાદિહ. યસ્યા દેવ્યા સ્થુલા નાસ્તિ વિશ્વેષુ નિખિલેષુ ચ તુલસી તેન વિખ્યાતા તામ યામિ શરણં પ્રિયાં. કૃષ્ણ જીવન રૂપા સા સસ્વતી પ્રિયતમા સતી તેન કૃષ્ણ જીવની સા સામે રક્ષતુ જીવન. આ પ્રમાણે સ્તુતિ કરીને લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિ ત્યાં જ બેસી ગયા. ત્યાં જ તેમની સામે તુલસી પ્રગટ થયા. તેમણે ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. સરસ્વતી દ્વારા થયેલા અપમાનને લીધે તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. કારણ કે પહેલા બહુ સન્માન મળ્યું હતું. તુલસીને જોઈને ભગવાને તેમને હૃદય સાથે લગાડી અને સરસ્વતીની આજ્ઞા લઈને તેને પોતાની સાથે લઈ ગયા અને પ્રયત્નપૂર્વક સરસ્વતી અને તુલસી વચ્ચે મનમેળ સ્થાપિત કરાવ્યો. આ ઉપરાંત ભગવાને તુલસીને વરદાન આપ્યું. દેવી તમે સર્વ પૂજ્ય અને શિરોધાર્યા બનો. બધા લોકોમાં તમારું આદર સન્માન થાઓ. ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે કહ્યું ત્યારે તુલસી દેવી ખૂબ પ્રસન્ન થઈ ગયા. સરસ્વતીએ તેમને પોતા તરફ ખેંચીને પાસે બેસાડ્યા. નારદ ત્યારે લક્ષ્મીજીને ગંગાજીના મુખ પર હાસ્ય છલકાઈ ગયું. તે દેવીઓએ તુલસીનો હાથ પકડીને તેમને ભવનમાં પ્રવેશ કરાવ્યો. વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પ સરા નંદિની તુલસી અને કૃષ્ણ જીવની. આ તુલસીના આઠ નામ છે. આ સાર્થક અર્થપૂર્ણ નામાવલી સ્તોત્રના રૂપમાં પ્રસિદ્ધ છે. જે મનુષ્ય તુલસીની પૂજા કરીને આ નવાષ્ટક ના પાઠ કરશે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. તુલસીમ પુષ્પ સારામ ચ સતીમ પુતા મનોહરમ કૃત પાપે મધ્યાદાહય જલદગ્રી શિખોપમામ પુષ્પેષુ તુલના યસ્યા નાસ્તિ વેદેષુ ભાસિતમ પવિત્ર રૂપા સર્વાસુ તુલસી સાચ કીર્તિતા શિરોધાર્યા ચ સર્વેષામી મિતિશતા વિશ્વપાવની. જીવન મુક્તા મુક્તિદામ ચ ભજેતામ હરિ ભક્તદા ભક્તિદામ. કાર્તિક મહિનાની પૂનમના દિવસે તુલસી દેવીનું મંગળ પ્રાગટ્ય થયું હતું અને સર્વપ્રથમ શ્રી હરિએ તેમની પૂજા કરી હતી. ત્યારથી એ નિયમ થઈ ગયો છે કે કાર્તિક માસની પૂનમના દિવસે વિશ્વપાવની તુલસીની ભક્તિભાવથી પૂજા કરનાર વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરે છે તેને 10,000 ગોદાનનું પુણ્ય મળે છે. આ તુલસી નામાષ્ટકના શ્રવણ માત્રથી સંતાનહીન મનુષ્ય પુત્રવાન બને છે. જેને પત્ની ન હોય તેને પત્ની મળે છે તથા બંધુહીન વ્યક્તિને બંધુઓ પ્રાપ્ત થાય છે. આના શ્રવણથી રોગી રોગ મુક્ત થઈ જાય છે. ભયભીત પુરુષ નિર્ભય બને છે અને પાપી હોય તે પાપ મુક્ત થાય છે. નારદ, આ પ્રમાણે તુલસી સ્તોત્ર તમને કહી દીધું, હવે ધ્યાન અને પૂજાનો વિધિ સાંભળો. તમે તો આ ધ્યાન જાણો જ છો, વેદની કણ શાખામાં આનો ઉલ્લેખ છે. ધ્યાનમાં બધા જ પાપોનો નાશ કરવાની અચૂક શક્તિ છે. ધ્યાન કર્યા પછી આહવાન કરવાની જરૂર નથી. ભક્તિપૂર્વક તુલસીના વૃક્ષમાં 16 ઉપચારથી પૂજા કરવી જોઈએ. પરમ સાધ્વી તુલસી પુષ્પોમાં સાર છે, તેમનું સંપૂર્ણ મનોહર અંગ પવિત્ર છે. કરેલા પાપને ભસ્મ કરવા માટે તુલસી પ્રજ્વલિત અગ્નિ સમાન છે. તુલસીની તુલના કોઈ પુષ્પ સાથે કરી શકાય નહીં. વેદોમાં પણ તુલસીનો મહિમા વર્ણવ્યો છે કે તુલસી બધી જ અવસ્થાઓમાં પવિત્ર છે. ભગવાન તેમને પોતાના મસ્તક પર ધારણ કરે છે. બધાને એમને મેળવવાની ઈચ્છા હોય છે. વિશ્વને પવિત્ર કરનારા દેવી નિત્ય મુક્ત છે. મુક્તિ અને ભગવાન શ્રી હરિની ભક્તિ આપવી એ એમનો સ્વાભાવિક ગુણ છે. આવા ભગવતી તુલસીની ઉપાસના કરું છું. વિદ્વાન પુરુષોએ આ પ્રમાણે ધ્યાન, પૂજન અને સ્તવન કરીને દેવી તુલસીને પ્રણામ કરવા. નારદ, તુલસીનું ઉપાખ્યાન કહ્યું, હવે શું સાંભળવા ઈચ્છો છો? અધ્યાય 25 સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તુલસી નામના જે અર્થ હતા તે ફરીને તુલસીના અક્ષરો કહી દઉં છું. નામાષ્ટક છે, વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પ સારા નંદિની ચ તુલસી કૃષ્ણ જીવીની એત નામાષ્ટકમ ચૈવ સ્તોત્રમ નામાર્થ સંયુક્તમ યહ પઠેત તામ ચ સંપૂજ્ય સો અશ્વમેઘ ફલમ લભેત. અધ્યાય 9 સ્કંદ 9 અધ્યાય 25 શ્લોક 32-33 તુલસીના હતા. અને આવા ભગવતી તુલસીની ઉપાસના કરું છું તેનો પણ શ્લોક 41-43. તુલસીમ પુષ્પ સારામ ચ સતીમ પુતા મનોહરમ કૃત પાપામ પાપે પાપેદ્યમા દાહાય જ્વલત ગ્રીષિખી ખોપમામ પુષ્પેશુ તુલના યશ્યા નાસ્તિ વિદેશુ ભાષિતમ પવિત્ર રૂપા સર્વાસુ તુલસી સાચ કીર્તિતા શિરોધાર્યા ચ સર્વેમ આમીપ્સિતા વિશ્વ પાવની જીવન મુક્તા મુક્તિદામ ચ ભજેતામ હરિભક્તિદામ.